મારા ગુરુ મહારાજ એવું કહેતા હતા કે આવું બેસીને ધ્યાન કરવાની જરૂર નથી, ચાલતા હરતા ફરતા અવેરનેસ રાખો. નિરંતર જાગૃતિ, હા અવેરનેસ નથી આ. અવેરનેસ થી ઉપર હિન્દુસ્તાન માં બિહેરનેસ થઈ ગયા લોકો, અને બિહેરનેસ ઉપર આગળ આગળ મોટા તમારા જેવા એલર્ટનેસ થયેલા. કેવા શું થયેલા? જાગૃતિ ઇન વન કોર્નર. હવે જો અમારે બીજું પૂછ્યું હતું કે તમે માનો છો કે ધર્મ એ જાતના બંધન જ છે? ધર્મ ની ધર્મ ના જે તમે માનો છો ને કે આ ધર્મ એક જાતનું બંધન છે? આ ધર્મ પૂજા કરો, પૂજા કરો, પાઠ કરો, બંધન છે એ બંધનથી બંધાય. હવે મને એમ લાગે છે કે એક એક બંધન છોડીને પછી તમારું બંધન માથા પાછું નથી લેતો. અવરા થોડા અવરા બંધન એવું બંધન છે. હવે મને એમ લાગે છે, હવે કે મને એમ લાગે છે પ્રયત્ન છે ધીમે બંધન. એક બંધન છોડીને આવું બીજું બંધન તમારું નથી લેતો. હા નહી બંધન, આ તો બધા બંધનો થી મુક્ત થયા. બંધન મને હમણાં પેલા આ જાણે મને ગઈકાલે ઝોપડી આપી, એમાં ઓલા લોકો કરવાના હોય છે સંસ્કૃત માં, એ યાર બંધન છે ને. કયા શું? દરિયા પાસે બોલો. મને ગઈકાલે બુક આપી હતી એટલો બધો માલ ભરેલો દસ્તાબંધ છે એ ખાલી કરતો એક અવતાર માં થાય નથી. મને તો મુક્તિ આ જિજ્ઞા જોઈ છે, અત્યારે થઈ ગઈ મુક્તિ તો. પણ જે આ જે આ પદ્ધત ની મુક્તિ એટલે આ બધો ખાલી થવો, એ તો એકદમ ખાલી થયો નથી. કેટલા કર્મ એવા છે કે 200 વર્ષ કરતા ક્યાં પરમાણુ થાય એ બધો હિસાબ માટે, એટલે આ હિસાબ આપ્યો છે. તે કરવું હોય તો કરવું, ના કરવું તો નહીં. હવે આપણા જે પાપ બાકી આ ધર્મ છે ને બધા, તે બંધનકારક છે. એક બેડી થોડા બેડી ઉભી કરે, અને આ છે ને જેવું છે તમને સમજણ પાડું. હસન એ ખૂબ દારૂ પીધો હોય ખૂબ, તો હસન ની પહેલા જે સ્થિતિ હતી હસન એકદમ જલ્દી ના આવે, થોડી વાર થોડી થોડી આવે, થોડી થોડી આવે, પણ જયારે સંપૂર્ણ થઈ જાય ત્યારે એને હસન થાય. એ આ કૃતાર્થના તમે સંપૂર્ણ થયા છો. આવે કોઈ સ્થિતિ બીજી કે બાપો કેમ ધોવાય, ધોવાઈ જાય છે એ તમારે જોવા નહીં. એ બધું મારે જોઈ નાખવાનું, તમારે તો બધું મને હું આપી દીધું. હવે તમારે કોઈ ચિંતા રાખવા નહીં. જાઓ દાદા પાસે ગો ટુ દાદા. કયો કે આપણા પાપો કેમ ધોવાય, કે પાપ જાય છે, પાપ બધું દાદા ને આપી દીધું. બધા ધર્મ એમ જ છે, તમારા બધા પાપ ને તમારી તમારી ચિંતા છે બધી મને આપી દે. બીજા બધા ધર્મ ના ગુરુ મહારાજો પણ એમ જ કે તમારા બધા પાપ ચિંતાઓ મમ્મે આપી દો, તો કે એમના મન તમારા માં ફેર છું. એ આપી દો કે છે ને, એ તો ખાલી એક્ઝેક્ટલી સાયકોલોજી ઇફેક્ટ છે. શું છે તમારી પોતે ચિંતા કરતો? હું તો દેશમાં રહ્યો જ નથી 26 વર્ષથી. આ બોલે છે તે અરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે. હું નાતા રસ્તા છું, વલ્લે જોયું નથી, આ રૂપ જ વલ્લે જોયું નથી, આ વાણી વલ્લે સાંભળી નથી. બધી સંપૂર્ણ 100% સારી. આ ડોક્ટર છે, એમની સેવા છે, એ 24 કલાક બાર જોઈ રહ્યા છે. 47 વર્ષથી નિરંતર સેવામાં એમને જોયેલી હોય, નિરંતર મુક્તિ જોયેલી હોય. અમને મતભેદ ના પડે, અમારો ક્રોધ માર માર્યો હોય નહી. કાલે પાપો ભસ્મીભૂત થયા છે, અહીંયા જાગૃતિ આવી ગઈ. એક પાપ ભસ્મીભૂત કોઈ સાધો કે બાળો કોઈ કરી શકે નહીં. તમે ઓરસતા નથી લાગતા. શું લાયા છો તમે? બોલાય દાદાજી ને મેં બહુ વખાણ સાંભળ્યા છે. મારી કહ્યું આ અજાયબી છે વસ્તુ, આ દુનિયા ની એક અજાયબી 11th wonder છે. ધીસ ઇઝ ધ 11th wonder ઓફ ધી વર્લ્ડ. એ જયારે હું નહીં હોઉં ને ત્યારે થતા છે બધું. હું બહુ ખુશી થયો કે મને અટક મળી દાદાજી સાથે એકલા વાત કરવા માટે. કારણ કે બીજા મારી સામે કોઈ નતો માગતો કે મને અનુભવ થયા છે કે માણસો ને એમ લાગે કે આ બાય મારી છે. આ આત્મ અનુભવ છે. હવે જયારે આ અસર ગુસ્સો કરશે કોઈ જોડે અને તમે કઈ ના પાડશે, એ નહીં આવું નહીં આમ નહીં આમ નહીં એટલા ટાઈમ હવે એનો શું થયો? આત્મવિભાગ ના પાડે છે અને દેહાદેહ વિભાગ આ પડે છે. વાઈટ બધા આ બધાથી વિરુદ્ધ છે. તમે એવું કરો કે એ પોતે તમારી પાસે આવે નહી, એ તો ડાયુ થઈ જાય. એમ કે તમે એવું કઈક કરો કે તમારી પાસે પોતે આવે. એ તો અમને ભેગી થાય તો થાય, એ ભેગી થાય તો અમને ધરતી મળે ને તો થઈ જઈએ. એમને લઈ આવવાનું, ચાલ આપડે ફરવા જઈએ. તો તમે તમારો તમારા ફેરફાર દેખે ને એટલે એ મને એ ખોવાથી ખોવાશે. તમારા ફેરફાર જોશે એટલે બધું ખોવાશે. ફાઇલ નો સંભાવે નિકાલ. હવે ક્રોધ, ક્રોધ ની વ્યાખ્યા શું છે? ક્રોધ એટલે હિંસક ભાવ સહિત હોય. ક્રોધ હિંસક ભાવ સહિત હોય. હિંસક ભાવ સહિત હોય શું વેલવા માંગે કે ક્રોધ જયારે થાય માણસ ને તો એની સાથે આત્મા તરમાયાકાર થઈ જાય. એવું હવે તમારે ઘરે શું થશે? હિંસક ભાવ રહીત હશે તમારો ક્રોધ. શું થઈ છે? ક્યારે તમે જુદા રહેશે અને આ જુદો રહેશે. એમાં પાછું આડો તાંતો ના રહે. પેલા ક્રોધ નો તાંતો 600 મહિના 12 પહોંચ્યો હતો. હા ભાવ કરીએ છીએ. 1 મિનિટ તાંતો જાવ તો આવે. 1 મિનિટ માં ભૂલી જાઓ. ખાવા પીવા વિશે હું તો વેજીટેરિયન છું. 10 વર્ષ થયા કુલમાં જેમ હજી ખાવા પીવાનો હજી શોખ હશે નથી. જો કે છેલ્લા 10 વર્ષ થી હું વેજીટેરિયન છું. છેલ્લા 10 વર્ષ થી હું વેજીટેરિયન છું પણ કે હજુ ખાવા પીવાનો શોખ ઓછો નથી થતો. તમને કહી તું ખા ભાઈ, તું તારે જે ખાવું હોય તે ખા, વિધાઉટ મીટ તમે એટલી કૃપા કરજો કે મારી તબિયત સારી થઈ જાય, વજન વધે. મારા લાઈફ ને તમે રિલેટિવ જોજો કરશો ને, તેના કૃપા છે. તમે એવી કૃપા કરજો કે મારી તબિયત સારી થાય, વજન વધે, વજન ઘટી ગયું. મારી ઉંમર કેટલી લાગે તમને? મારી ઉંમર કેટલી હશે? કેટલી ઉંમર થઈ? તમે કયો ને? તમે કયો? કેટલી લાગે? મને 8 વર્ષ લાગે. તને 70 ઉપર હશે. હે, મારા જેટલી ઉંમર થઈ ને તમે છો તો કેમ કે આ તો હિતરો બેસે છે. ઓછી કડક થઈ ચા છે વગેરે વિશે તમે તમે શું કહો છો? એ કરવું જોઈએ, ના કરવું જોઈએ? અમારે આ કપડા જે પહેરે છે ને, અમારા ઘરના પૈસા એ પહેરે છે. ઘરના પૈસા તમે ઇન્ડિયામાં જે આ માટે ફરીએ છે સત્સંગ માટે, તે પ્લેનનું બધું ભાડું મારા ઘરનું હોય છે. એટલે કઈ છે તે અમારે કોઈ લેતા નથી. બીજું એક સિમંદર સ્વામી નું દેહાસર બાંધવામાં આવે છે. સિમંદર સ્વામી નું દેહાસર બાંધવામાં આવે છે. એ વાત બહુ સમજવા જેવી છે. કારણ કે અહીંથી છેલ્લો સિક્કો એ મારો, મારા જો ઉકળી રહ્યા હોય, મારા 356 ડિગ્રી છે અને એમના 304 ડિગ્રી ફૂલ છે. ફૂલ મોન આ 14 છે આ ફૂલમાં ને, એટલે ત્યાં જવું પડશે આપણે બધાને સિક્કો વાગવા માટે, છેલ્લો સિક્કો માટે. એ કરતા સમજો ને, એટલે એમની એમના તરફથી એમની ઉંમર અત્યારે 1.5 લાખ વર્ષની છે. 1.5 લાખ વર્ષ હજુ 1 લાખ વર્ષ રહેવાના છે. મસ્ત તીર્થંકર ભગવાન શું કહ્યું? આ ક્ષેત્રમાં નથી, મહાવિદ્ય ક્ષેત્રમાં છે. સમજો ને, એનો ફોટો હું દેખાડું છું તમને. એમના તરફથી આ લેવા થાય એક બંધાય દર્શન કરજો. હા, દર્શન કરવા છે. જય સચિદાનંદ. હવે જે બીજી ચીજો જો કલ્પિત હોય તો આ ચીજ કલ્પિત કેમ નથી? તમે ભાઈ માનો છો કે અમુક ચીજો કલ્પિત છે? કે મેં દિવ્ય દર્શન કર્યા હતા એ મગજ ની વાત છે, તો આ મગજ ની વાત કેમ નથી? એમ કે છે કે તમે કહો છો કે મને જે દિવ્ય દર્શન થયા એ કલ્પિત હતા, તો પછી આ પણ કલ્પિત કેમ નહીં? કલ્પિત એ વસ્તુ હું જે તમે કહું ને, આ કલ્પિત તમે નિરીકલ્પ થઈ ગયા પોતે જ. તમે પોતે જ નિરીકલ્પ થઈ ગયા. પણ આ જગત નું કલ્યાણ એવું છે, આપણું કલ્યાણ થઈ ગયું, પણ લોકો પાછળ વાળું કલ્યાણ થાય એ હેતુ માટે આ તૈયાર થયેલું છે. અને લોકો દર્શન કરશે ને એમના મન હલકા થઈ જશે. આ લોકડા માટે છે, આ તમારા માટે નથી. તમારે તો તમારે જેટલી જરૂરિયાત હોય ને એટલી જ સાથે કામ લેજો. માલ વગર ની વાત છે, વિજ્ઞાન હોવું જોઈએ, વિજ્ઞાન સ્વરૂપ હોવું જોઈએ. આ વિજ્ઞાન છે, આ તો અક્રમ વિજ્ઞાન. 20-30 વર્ષથી બોલ્યો છું, પુસ્તકો સમય એક શબ્દ વિરોધાભાસ ના થાય. એટલે તમે આ બાબતે તમારે બહુ ઊંડા ઉતરવા જરૂર નહીં. નવા લોકોને માટે આપણે આપણે જે પામ્યા એવું પાછલા લોકો પામે તે હું મારી જોડે બધા આવવાના નથી. મારી જોડે આવવાના નથી એ લોકો મારે કઈ રસ્તો કરવો પડે ના કરવો પડે. માયા એટલે શું, કોને માયા કહેવાય? અરે એ લોકો રસ્તો કરવો ના પડે. આપડે આ જે પામે એ પામે, પણ આ બીજા લોકો પછી પાસે શું કરશે એના માટે કઈ રસ્તો મૂકતો જવો પડે તે એના માટે રસ્તો મૂકીએ. બરોબર ને? માયા એ પામે ને દુનિયાની જે ગઈકાલે પોતે વાત કરી હતી, એ દુનિયા પ્રકૃતિ છે એ તો અખંડ રહેવાની છે ને પ્રકૃતિ. વિચારશીલ તત્વચિંતકો સમજી શકે એ માર્ગ આ છે. કેવો છે વિધાન તો ઉઠાવે કઈ ગોઈ પીએ છે તો મારો મારા થાય. એક તમારે ત્યાં હતા તે રત્નાગીરીમાં કલેક્ટર હતા, દાદાજી આપના ઉપર મને દેખી બહુ આનંદ થાય છે, તો આપણી પાસે શું છે એવું કહી ધર્મિત પુરુષ છીએ, તમને જે લાગે એ કરું. કારણ મને એમ લાગે બહુ મોટા મહાન વડિયા છું. મેં કહું બરાબર છે, તમે જે માનો તે સમજણ પડે એટલું ખરું. આગળ છે હોય પણ તમને સમજાય તો સમજો. આગળ શું છો? મેં ખુદ ને જે જાણે એ ખુદા ખેડાય. શું ખુદા છે? ખુદ ને તમે જાણ કે ખુદા ના કહેવાય. ખુદા ક્યારે કહેવાય? આ બધું સોલ્યુશન તમે આપી શકતા હોય તો અમે સોલ્યુશન આપી શકીએ. શું કહેવાય? જોયેલું આવે છે જેમ છે તેમ. ખુદા થવું એમને શોખ ના હોય. ત્યાર પછી એમને મને કહ્યું કે આનું કુરાન કે છે માણસ ખુદા રૂપે ના હોય એમ કહ્યું છે. એ બરોબર છે, ખુદા કે છે, કુરાન કે છે તે સત્ય છે, અને હું કહું છું તે પણ સત્ય છે. શું કહ્યું? તમે વિરોધાભાસ ના લાગે તો વિરોધાભાસ છે થતો સત્ય છે. તમને કે કેવી રીતે જરા સમજાવો મને કે છે. કુરાન માં એવું કહેવામાં આવ્યું છે ને હું સમજ્યો કે હું બહુ ભાગ્યશાળી છું કે મને હું જલ્દી આવો ને મને તમારી સાથે આબદ્ધ એક જ નાખ્યો કે તમને આ મને સાથે એકલા બેસીને બોલવાની તક મળી તેના માટે હું બહુ રોડી છું. મને માણસો સામે એવા સવાલ નતા પૂછવા, કારણ કે મારા પ્રશ્ન સવાલ એવા હતા કે મારે આજે ગુરુ મહારાજ વિશે મારે જોતું. મેં કહું તમને કે બીજા કોઈને નહીં. મને હું એક સોસાયટીનો મેમ્બર છું, એમાં લોકો દૂર પણ નથી પીતા. પછી કઈ પણ બેન પંદર દાસ ત્યાં આગળ તમે કેટલા ઇન્ડિયા ઇંગ્લેન્ડ કેટલા ની વખત આવ્યા? પહેલી વખત, બીજી વખત, લાસ્ટ ક્યારે હતા? બે વર્ષ પહેલા આવ્યા હતા. તમે એમની સાથે જોયું છો કે તમે ડોક્ટર છો તો ક્યાં પાસ થયા હતા? ઔરંગાબાદ. You must have found it very rewarding that you joined. Hmm? Wonderful. You know, if you have a good idea, then you will have a good idea. I have a good idea. I have a good idea. That's it. I have a good idea. એમને 74 ની સાલમાં વિરાટ સ્વરૂપ નું દર્શન ગુરુ મહારાજે કરાવ્યું, એ પણ 24મી ઓગસ્ટે જ થયું, ને કાલે આ દાદા નું જ્ઞાન પણ 24મી ઓગસ્ટે જ મળ્યું. મને વધારે વધારે સમજ આવી ગઈ કે નહીં એ મને પહેલા ખબર હતી. ચૂંટણી વાંચે પણ તારીખ લખી તારીખ મારી છે 10 વર્ષ જૂની. આ બધું જે આ જે ઉદ્યોગ ભેગું થયું છે આ બધું જે વિનાશકારી તત્વો ઉભા થયા છે નોર્માલિટી હોય એટલું જ કામ લાગે. વિજ્ઞાન એબો નોર્મલ વૈજ્ઞાનિક હોય છે એ વિનાશકારી થઈ પડ્યું છે. ત્યારે તમે વિવેકાનંદ સંસાર મજા નામ કાઢવા હોય તેના માટે તે અહીં તો નામ બંધ કરી દેવાના. અને રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ આ બે જે માર્ગ ના રસ્તા જનારા માણસ હતા, આ માર્ગ પર જનારા તાતા માણસો આ બે થયેલા છે. આ પ્રમાણે ને કારણ કે બે વાંચી હતા, કેવા હતા? થોડાક કાળ પછી, અમુક કાળ ગયા પછી આની પ્રાપ્તિ કરવાનો કોઈ સંજોગ મળી આવશે, સમજો ને? કારણ કે એની સબળ પ્રબળ ઈચ્છા છે કે મારે આ જ પ્રાપ્તિ કરી, બીજું કઈ જોઈશે. આ એવી વસ્તુ નથી આવી કે અનંત અવતારે પણ નથી મળેલી. આ તો તમારું કેટલા અવતાર નું ભૂમિ ફર્યું આ મારી મને છે ને દોસ્તાર જેવું લાગે. માણસો કે તમે આ દાદા પાસે ગયા, તમે થોડો ફાયદો હતો એ સાયકોલોજીકલ, હુ નોસ. ઇન્ડિયામાં આવવાનું બને ખરું. એટલે વધી જશે બધું. આશીર્વાદ થી શું નામ લે? માલકી વગર નો દેહ છે ત્યાં આશીર્વાદ હોય, અને કરતા પણ ના હોય ત્યાં આશીર્વાદ હોય. અમે નિમિત્ત ભાવ છીએ, કેવા છે? નિમિત્ત ભાવ. કેમ ઢીલા થઈ ઢીલા થાય? ઘણું નથી આરામ મળ્યા પછી. હા તો વલનું ઘણા ધારક બીજા લોકો કલ્યાણ થાય એવો ધારો. હરખ ના આંસુ આવી ગયા, હરખ ના આંસુ આવે ને પણ એ આવે. પણ તે દાદા મળ્યા પછી હવે તમારાથી બીજા કોઈ લોકો કલ્યાણ કેમ થાય એવું ભાવ ના રાખી. તમારા ચરણ માં અમૃત છે, તમારા ચરણ માં અમૃત છે. અમૃત આખું બોડી જ અમૃત થી ભરેલું. અમૃત ની ધારા પીવા એટલું પીજો રે કાકોળે લીધી છે. દાદા ના ચરણો માં અમૃત ની ધારા, દાદા ના ચરણો માં અમૃત ની ધારા પીવા એટલું પીજો રે કાકોળે. દાદા બે તરે બોલાવ. હું જય દાદા માને દાદા જ મુજમાં, હું જય દાદા માને દાદા જ મુજમાં. આજ અભેદતા જાણી રે કાલ કોણે દીધી. અભેદતા થઈ ગઈ. હું દાદા માં દાદા મુજમાં. ચલો એ આપો પેલું પદનું, ગુજરાતી પદનું છે ને, એમને ભલે ગાતા નહીં આવે પણ શોધકો સારી કરશે. ના એ વિકલ્પ ને કહેવાય કે હું હતડ એ જ વિકલ્પ અને આ મારી રીતિ એ સંકલ્પ. હવે આ મારી નારી અને આ હું હવે જે જે કઈ કરવામાં આવે છે એ બંધન માટે નહીં છૂટવા માટે તમે કહો આ ક્રિયા બધી કરવાની છે ચારે માટે છે ભાઈ બંધન માટે કે પેલા બંધન માટે અને છૂટવા માટે બંને માટે ક્રિયા હતી. હા બંધન ની બંધ થઈ ગઈ ઝૂટવાની ક્રિયા રહી છે ક્રિયા તમારે અત્યારે જે છે હવે તમે વાત્ય ક્રિયા કરવાની તે બધી તમારે ઝૂટવા માટે છે નહીં કે બંધાવા માટે છે. આ સમજ પડી બરાબર હવે સમજ પડી. જતી વખતે જે ક્રિયા કરી હતી ને તે પાછી હતી એ જ ક્રિયા હોય પણ એ ક્રિયા થી આપણે આપણે ગામ પર આવી શકીએ શું બધું અરે ખરી સમજ પડી આવે અત્યાર સુધી તો રોંગ બિલીફો હતી બધી. હું આદમ છું ફર્સ્ટ રોંગ બિલીફ અને ભાઈ થયું હું આમ છું તેમ છું બધી રોંગ બિલીફ. નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ કે મેં એસ્ટ્રોલોજર થયો જવાબ આપ્યો કે આપણે શા માટે આ બધી વિધેય જોવી જોઈએ શ્લોક ગાવા જોઈએ વગેરે વગેરે એને કીધું કે નહીં હવે તો આપણે છુટકારા માટે છે આજ સુધી બંધન હતું પણ હવે આ બધા છુટકારા માટે કહીએ છીએ જેમ છૂટી ગયું તે કોને કહેવાથી છૂટી ગયું ના જ્ઞાન લીધા પછી બીજે દિવસે ખરાબ વાત આવવા બધી ઘોષ ને મચ્છી માં આજે દસ વર્ષ થઈ ગયા એ દૂધ આપણું નથી એ બિચારી ગાય ના બચ્ચા નું છે બચ્ચા નું દૂધ આપણે પીએ છીએ. બે જાત ના મોક્ષ ના માર્ગ પરમાનન્ટ ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ. હવે આ 10 લાખ વચ્ચે પ્રગટ થાય છે એનું નામ અક્રમ માર્ગ કહેવાય એટલે લિફ્ટ માર્ગ સમજે ને. હા એટલે અક્રમ માર્ગ જયારે જ્ઞાની પુરુષ પ્રગટ થાય છે ત્યારે શરૂ થાય છે. આ કાયમ હોતો નથી. આ તો બહુ પુંસારી જબરજસ્ત પુંસારી ભેગા થઈ ગયા હોય ત્યારે આ પ્રગટ થાય ગયો અને પુંસારી ને લઈ અને મુક્ત થયા જાય સમજ ને. બાકી લોકો ને તો ઘણી માગે જ આવું પછી બહુ કર્યું છે માથાકુટ બહુ કર્યું પણ એમને પ્રાપ્ત નહીં થયું એના માટે આ ઊભું થાય છે. અમારે તો અમથો કાગળ કોક લઈ જાય ને જ્યોતિજી પાસે સાહેબ હવે શું દેખાડવાનો આ તો પૂર્ણ પુરુષ છે કે કહી દેવું એમનો કાગળ અમારે કોઈ ધર્મથી તો કાગળ જાય ને અમારે કહેવાય જરૂર નહીં અમારે હું જ્યાં ખુદ પોતે જ છું બધું અમારે કહેવાની ક્યાં જરૂર નહીં. I thought this place would be full of all the people who were last year. Yeah. Ah, who's you? Maila man. Tamari vaat karta hai, tamari hotel tu. Ah. I am very... Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai Mangal Jai જયમંગલ નો ફોટો હું જોયો, એને એક કવિતા લખી છે એનું, પણ આ લોકો એ ગરવી ગુજરાત વાળા એ આપ્યું. મતભેદ ખાલી ધર્મ માં પ્રાપ્તે, એમને કે આપણા ધર્મ નું જોઈએ, બીજા કોઈ ગુરુ પાસે નહીં જવાનું. બરોબર છે, પણ કયું કે આપડા ધર્મ એટલે એ શું જાણે કે આ અમુક બાંધેલો ધર્મ હોવો જોઈએ. ગુજરાતી સમજે કે નહીં? ગુજરાતી સમજે થોડું આવે નહી, પણ કે ઇન્ડિયામાં જન્મેલી આફ્રિકામાં, આફ્રિકામાં કે આફ્રિકા જન્મેલી? આફ્રિકા જન્મેલા, પણ અમારા ઘરના બધા ગુજરાતી બોલાય છે ને. આફ્રિકામાં જન્મેલા પણ બધું ગુજરાતી જ બોલાય ઘરમાં, બોલતા આવડે ને. ઇંગ્લિશ બોલતા? છોકરા છોકરા કેટલા છે? મારી ત્રણ દીકરીઓ છે. ત્રણ દીકરીઓ અને એક દીકરો. ગઈકાલે વાત કરી હતી ને કે આ નૌકાર મંત્ર એટલો સાધુઓને માટે જ છે, સંન્યસ્ત મંત્ર છે. સંન્યસ્ત મંત્ર નોકરીઓ કરવાની છે, ધંધા કરવાના છે, એને લીધે અટકળો કરવા માટે આ બધા મંત્રો ભેગા થઈ જરૂર. ખરી રીતે તો મંત્ર તો છે જ નહીં ને. ખરી રીતે તો મંત્ર તો છે જ નહીં ને. મંત્ર ખરા ને? મંત્ર આ રિલેટિવ માટે છે. રિલેટિવ એટલે ગોઠવેલા, વિકલ્પ છે. કપડાના મેલ ને હાબુથી આપણે કાઢીએ, પછી હાબુ ના મેલ ને ચીરો પરથી કાઢીએ, એ રીતે મેલ ને મેલ કાઢે એ રીતે કાઢવાનું છે. એટલે આ હવે જે તમારે અસર રહ્યા, અસર ને ખબર અડચણ આવે, ડિફિકલ્ટી આવે, તો એ આ બોલે તો પેલી ડિફિકલ્ટી ઢીલી થઈ જાય. માણસ જે રીતે સહન કરી શકે એટલે આ એનો હથિયાર હતા. તમે આપણે ખબર પડે ને, આ ખબર ના આવે. મેં તમારી બુક માં જોયું કે તમે પણ કહો છો ઓમ સોહમ ને વગેરે બોલો છો ને. તમારા માટે આ બધી વાત નથી, આ બધા જનરલ પબ્લિક ને માટે, આ બધા લોકો ને માટે. જ્ઞાન ના નીતિ હોય, વાતો તમારા માટે હોય, કેટલીક વાતો તમારા માટે ન હોય. જે બહુ વિચારક માટે ના હોય, બીજી વિચારક ઓછા હોય, તેના માટે જેટલી વાતો હોય. એટલે અમે જે વાત કરીએ બધી તમારા માટે, અમે ફક્ત જે જ્ઞાન આપીએ છીએ બધા માટે છે, બધાને માટે છે. અને બીજી વાતો છે એ દરેક ને પોત પોતાના હિસાબને માટે છે. જેને જરૂર હોય તે પકડી લે, ના જરૂર હોય તો છોડી દે. આપ સમજાય ને? કારણ નિર્વિકલ્પ આત્મા થયા પછી હવે રહ્યું શું? તે અને જ્ઞાની પુરુષ ને ભરા દર્શન કર્યા એ પાંચમી આજ્ઞા. અત્યારે તમારી યાદ મારી વિટામિન તમને યાદ કરે. સત્સંગ થયું ને, ભાગી સાહેબ ને મળે સત્સંગ એટલે સત્પુરુષ ની પાસે બેઠા એ જ સત્સંગ. તમારી આ જે તમારું જે પણ શરીર છે એ ગુરુ ના 20 વર્ષ માં હોય એટલે મારે દાદાજી ને ભેગા થયા બધું ભગવાને બહુ સખત પ્રેમ દાદાજી, સખત પ્રેમ. કારણ કે એક પૈ કુદર કોઈ પાસે લીધી નથી. આ બહેન મારી જોડે પણ એક પૈ લીધી હતી ઘરના પૈસાથી, અને પોતે એમની થયેલા પણ ડોક્ટર દવાખાનું કરવા ગયા નથી. દાદાજી ની સેવા એ જ મારું જીવન. પછી મેં કહ્યું તમારે અહીંથી જવું નથી, તમે મારી નાખો તો એવું નહીં જવું કે બહુ કોને જબરદસ્ત પૂછી. અને લોકો જબરદસ્ત પ્રેમ. ફક્ત લોકો જાણ્યું કે દાદાજી પુસ્તકો ની સફાર બાકી છે અને આ ધીરાસર નું કામ ચાલે છે. તે અમેરિકા ના લોકો એ ઝઘડે બધું વસ્તા કરતા માગણી નહીં કરે. અમારે તો માગણી નહીં માગીએ શું થાય પ્રયત્ન માગીએ. એની પાસે ન હોય તે ડાયરે મોટો બહુ કિંમત સિમંત હોય, પણ એની પાસે ડાયરે ન હોય ત્યારે મને શું થાય. અરે આ મારે ક્યાં ઉભા થઈ અત્યારે માગવાની શરત જ નહીં ઝઘડે નહીં. એની ઘરે રાજી ખુશી બીજી આપે તે પુસ્તકો માટે તો ફ્રી ઓફ કોસ્ટ પુસ્તકો બધા અપાયા કરે. 12-2 લાખ રૂપિયા પુસ્તક અપાયા કરવાનું. કારણ કે પુસ્તકો જો છપાઈ લોકો જાય તો વિચારો કીધે લોકો, એ તો લોકો જાણે જ નહીં ને. આ વિજ્ઞાન જાણતા હતા ને. તમે રસ્તે જતા હોય તમારી પાસેથી $1,000 કોઈ લઈ લીધા, એટલે આ જગત ના લોકો શું જાણે કે આ લેનાર માણસ ગુનેગાર છે. આપણું વિજ્ઞાન શું કે છે, તું ગુનેગાર કે તું પકડાયો આજે, અને એ જયારે પકડાશે ત્યારે ગુનેગાર. તમે સાંભળી નહીં ના સમજે. એમ કે છે કે આજે તમારું પૈસા ખાતામાંથી કોઈ કાપ ચોરી લીધા કાપ્યા, એક એક પોકેટર છે ને, લોકો શું કહેશે કે એ ગુનેગાર ચોર છે, ગુનેગાર છે, એને દંડ કરો, એને પકડો મારો. પણ ખરેખર આ જગતનો ન્યાય છે. કુદરતનો ન્યાય શું કહે છે તો કે જેનું કજું કપાયું તે ગુનેગાર. આ તમારી ભૂલ હતી તેનું પરિણામ આજે આવ્યું. કારણ કે તમે ભોગવો છો. કોણ ભોગવે છે આમાં? પેલો તો જયારે પકડાશે ત્યારે ગુનેગાર, ત્યારે તે મજા કરે છે. એટલે જગત ના લોકો પેલા ગુનેગાર કરી અને પોતાનું સંસારમાં ભટકવાનું વધારે છે. જયારે આ કુદરત શું કે છે કે ગુનેગાર આ તમે તું જ છું, કેમ આ લોકો કપાયું નહીં, સારું જ કપાયું. એટલે તું ગુનેગાર છું એટલે તારે કહેવાનો ઉપકાર માનવાનો. તે મને કર્મ થી છોડાયો કે સારું થશે, તારું પેલો પકડાશે તારે ગુનેગાર, અને પકડાયો નથી. આ ખબર ને, આવું વિજ્ઞાન જગત ના હાથમાં છે નહીં. એ આ વિજ્ઞાન બધું આખું આપ્યું છે. લોકો એટલા બધા કામ ને એટલી બધા ચૂકી થઈ ગયા છે. ન પૂછે વાત વિકલ્પો પણ થઈ ગયા. ખરાબ થાય એનું પણ આપણે ભગવાન નો ઉપકાર માનીએ તો એ બહુ વંડરફુલ. ખબર જ ન રહે, ખબર જ ન રહે. શું કે છે કે કઈ ખરાબ થાય અને આપણે ઉપકાર માનીએ તો પછી કોઈ ટ્રબલ જ નહીં. ભગવાન નો નહીં પડે ભગવાન તો એમાં પ્રેમ દેખાડી. અમેરિકા નો પ્રેમ વાળો કાગળ કોણ મારે ગજવા માં શું લાગે? બ્રહ્મચારી રે એની તરફેણ માં છો. માણસો બ્રહ્મચારી રે એની તરફેણ માં છો. અમારે કોઈ આગ્રહ ના હોય, અમારે નિરાગ્રહ નહીં હોય, અમારે કોઈ આગ્રહ ના હોય. આગ્રહ એ જ અહંકાર, એમાં નિરાગ્રહ નહીં હોય. તો પછી પણ એને ઈચ્છા હોય તો અમે હેલ્પ કરીએ, અમે રક્ષણ કરીએ. કારણ કે ખોટી વસ્તુ નથી, સમજે ને, તેમ એનો આગ્રહ કરવા જેવી વસ્તુ નથી. હવે હવે જે રહ્યું ડિસ્ચાર્જ એના કરતા તમે નથી, કારણ કરતા હતા ત્યાં સુધી ડિસ્ચાર્જ તમારા હાથમાં હતું નહીં, તમારા હાથમાં ફક્ત ચાર્જ એટલું જ હતું. તમે નવા